भावय नित्यं नास्ति ततः सुखलेश सत्यं पुत्रादपि धनभाजां भीति सर्वत्रेषा विहितारीति भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते भज गोविंदं गोविंदं भज मूढ़मते अर्थम अनर्थम भावय नित्यं नास्ति ततः सुखलेश सत्यं पुत्रादपि धनभाजां भीति सर्वत्रेषा विहिता रीति। शंकराचार्य जी कहे छे के अर्थ एटले द्रव्य अनर्थकारी छे, ભૂંડું કરે એવું છે, એમાં લેશ માત્ર સુખ નથી। ધનપતિઓને પણ પુત્રથી ભય છે, બધે જ આ જ રીતિ છે, એના ઉપર આપણે વિચાર કરીએ છીએ। પહેલાં આપણે એ જોયું કે ભાઈ દ્રવ્ય એટલે કે અર્થ કઈ કઈ બાબતમાં અનર્થકારી છે, શું શું આપણું ખરાબ કરે છે, આપણને ક્યાં ક્યાં મુશ્કેલીમાં મૂકે છે, એ વિશે આપણે વિસ્તારથી સાંભળ્યું। સાથે હવે એ જ વિચાર કરીએ છીએ કે પૈસો દુઃખકારી છે, ખરાબ કરે છે, એવું કહીને છેલ્લે પાછું શંકરાચાર્યજી એમ જ કહે છે, માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મત, મતલબ કે ભજન કર તો ભજન છે એમાં વળી એવું શું સારું છે, પૈસામાં સુખ નથી તો ભજનમાં વળી શું સુખ છે, એનો વિચાર પણ આવશ્યક છે। પૈસામાં સુખ નથી પૈસામાં સુખ નથી એમ કરીને આપણે આખો દી વિચાર કરીએ તો ન હોય તો કંઈ થવાનો જ નથી, અનર્થ હોય એને વિચાર કરવાનો છે, જો કે ન હોય એમણે વિચાર કરવાનો છે, બહુ પાછળ મંડી પડવું ને તૃષ્ણા રાખવું નહીં। પણ સાથે બધાએ આ વિચાર કરવા જેવો છે કે ભાઈ ભજનમાં શું સુખ છે, એવું મહિમા સમજાય તો પાછળ પડાય, પૈસાનો મહિમા સમજાયો છે તો રાત દેની પાછળ પીડ્યા છે બધા, અને જેને ભજનનો મહિમા સમજાણો છે એ ભજનની પાછળ પડ્યા છે, એને તો 5-25 હજાર કે 5 લાખ 10 લાખ રૂપિયા મળે તો એને હરખ નથી થતો, પણ 5-50 માળા ફેરવવાનો સમય મળી જાય તો બહુ હરખ થાય છે, બસ સાચી કમાણી કરી। તો એવું શું છે, તો એના ઉપર વિચાર કરતા આપણે પહેલા એ વિચારીએ છીએ, ભજન કરવું સરળ છે, ભજન એટલે કોઈ સંકીર્તન કરવા અને વાજિંત્રો લાવવા તો એ તો વળી પાછું થોડું ઘણું માથાકૂટ લાગે, પણ કેવળ ભગવાનનું નામ સ્મરણ કરવું, રામ રામ કરો, હરે કૃષ્ણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, આના જેટલું સરળ બીજું શું, બીજા બધા જ સાધનો કઠણ છે, એટલે પહેલો જે ફાયદો જે છે તે એ છે કે શું કર છે, શું એટલે સરળ, કર એટલે કરવું, કરવામાં બહુ સરળ છે, બીજા સાધનો કઠણ છે। ઇવન ધન કમાવવું પણ બહુ કઠણ છે, એમનેમ પૈસા મળતા નથી, માથે ટાઇલ પડી જાય છે, એટલે લગભગ ધનપતિઓને માથા ઉપર ટાઇલ હોય છે, લગભગ હોય, એમ ખરીદ જાય, કેટલી માથાકૂટે પૈસો મળતો હોય છે, બધાના નામ સાંભળીને બધાને આમ કંઈક ગુદગુદી એવું થાય, શું નિર્મા ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણી અનિલ અંબાણી ફલાણ બિલ ગેટ્સ ને બધું એવું, પણ એ બિચારા કેટલી દોડાદોડી કરતા હશે. કદાચ તમે તો નિરાતે 10 વાગ્યા સુધી સુનારા ભળવીરો હશો. પણ પેલા લોકો તો 4-5-6 વાગ્યા તો ઉઠીને તૈયાર થઈ ગયા હોય, અને જુદી જુદી ફેક્ટરીઓ જુદી જુદી જગ્યાએ તો વિઝિટમાં 6 વાગ્યે તો પહોંચી ગયા હોય. એવું મેં ઘણા શેઠો વિશે સાંભળ્યું છે કે 6 વાગ્યે તો એ ઓફિસે આવીને બધું ચેક કરવા માંડ્યા હોય. બોલો, ઘણી વાર તો બરમુડો પહેરીને આંટો મારી આવે. ના, કરવું જ પડે, નહીં તો લૂંટાઈ જાય બધું. આ તો એવું છે ને, રેઢું મૂકે ક્યાંથી મેળાવે. એટલે બહુ અઘરું છે પૈસો કમાવો. તો એની સામે ભજન કરવું તો બહુ સરળ છે. વાત વાતમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ લ્યો લ્યો, આમાં કાંઈ કઠણ પડ્યું? પણ તોય આપણે અત્યારે લીધા ને 2-3 નામ, એમાં ઘણા નહીં લીધા હોય. આ મેં એટલે જ આ બોલાવડાવ્યું, ન લઈ શકે. અહીં ભાગ્યો હોય તો લઈ શકે. બાકી આગળ તમે 500-500 રૂપિયા ને 1000 રૂપિયા નોટ ઘા કરો, તમને ગોથા ખવડાવીને લઈએ. કેવો મહિમા પૈસાનો, અધરથી ઝીલી લે. પણ એવી રીતે આપણે ભગવાનનું નામ અધરથી ઝીલતા નથી. કેટલી માથાકૂટ કરે ત્યારે માંડ માંડ બોલ ભૂલાય નહીં. સ્વામિનારાયણ જો ઠરી ગયા. પણ સરળ બહુ છે. એની સામે એ પણ વિચારીએ છીએ કે બીજા બધા જે જ્ઞાન, યજ્ઞ કરવો, યોગ સાધના કરવી, ધ્યાન કરવું, મેડિટેશન, પ્રાણાયામ કરવા, દાન કરવા, વ્રત કરવા, તપ કરવા, મહાપૂજા કરવી, દેવદર્શને નિયમિત જવું, આ કંઈ સહેલા સાધન છે? કઠણ છે. તો એમાં સરળમાં સરળ સાધન અને ઉત્તમમાં ઉત્તમ શું? ભગવાનનું નામ સ્મરણ કરો. મંત્ર પણ નહીં, નામ. મંત્રમાં તો આગળ ઓમ લાગે ને પાછળ નમઃ લાગે ને બીજું કેટલું બીજ મંત્ર લાગે ને કેટલું લાગે ત્યારે મંત્ર બને. ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો એ મંત્ર થયો. હે વાસુદેવ, હે વાસુદેવ, તો એ નામ સ્મરણ થયું. મંત્રોમાં વિધિ વિધાન લાગે આમાં નહીં, બહુ સરળ. તો સરળ છે ને પાછું ફળ ઉત્તમ છે. એના માટે આપણે છાપરીના જાનબાઈનો પ્રસંગ ચરિત્ર આપણે જોયું કે એ કેવળ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ભગવાનને પણ ગરજ કરાવી દે. આનાથી ઉત્તમ સાધન બીજું કયું હોય? એટલે જ વિચારવા જેવો પ્રસંગ કે દભાણની અંદર મહારાજે 18 દિવસનો વિષ્ણુ યજ્ઞ કર્યો. હજારો માણસો અને બ્રાહ્મણો ને બધા આવ્યા છે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, ખુદ ભગવાન સ્વામિનારાયણ બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે બેઠા. ડાબી બાજુ સરસ મજાના ત્રાસની અંદર નગદ રૂપિયાના સિક્કા ભરીને બેઠા છે, અને મહારાજ બ્રાહ્મણોને લાઈનમાં આવે છે, એમને દક્ષિણા પોતાના હાથે ખોબા ભરીને આપે છે. પણ પૂછે છે, તમે કેટલા વેદ ભણ્યા? કોઈ કે એક વેદ, સામવેદ, એક ખોબો ભરી રૂપિયા આપે. કોઈ કે હું દ્વિવેદી છું, 2 વેદ ભણ્યો છું, સામને યજુર, 2 ખોબા આપે. કોઈ કે હું ત્રિવેદી છું, 3 વેદ ભણ્યો, 3 ખોબા આપે. કોઈ કહે ચતુર્વેદી છું, 4 વેદ ભણ્યો છું, 4 ખોબા આપે. જેટલા વેદ પાઠી બ્રાહ્મણો વિદ્યાવાન એવી દક્ષિણા આપે. તમે જોયું વિદ્યાનું પણ કેટલું સન્માન છે. એમાં એક સત્સંગી બ્રાહ્મણ એ પણ લાઈનમાં હતા, વારો આવ્યો, પૂછ્યું ભગવાન સ્વામિનારાયણ, ભૂદેવ શું ભણ્યા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે હું તો કઈ ભીણો નથી. મહારાજ કે તમે ભીણા ને કઈક તો ભીણ? ના, હું વેદ ભીણો નથી, ઉપનિષદ ભીણો નથી, કોઈ શાસ્ત્ર ભીણો. તો શું ભીણા? બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા શીખ્યો છું, બીજું કાંઈ શીખ્યો નથી. મહારાજે કે ભૂદેવ તમે ભણવા જેવું બધું ભણી લીધું, આખો ત્રાસ ઉપાડી બ્રાહ્મણે જોડીને ખાધો. આખો રૂપિયાનો ત્રાસ બ્રાહ્મણની જોડીમાં ઠલ્યો કે ભણવા જેવું તમે ભણી લીધું. 4 વેદ ડખોલ કે આખીર કહેવો રામ, વેદનો પણ સાર એ ભગવાનનું નામ છે. એટલે એ જેને આવડી ગયું એને બધા સાધનો સિદ્ધ થાય છે, અને બીજા અઘરા સાધનો નથી થતા. પણ આ એટલું સરળ છે, સારરૂપ છે, બધી વિદ્યાઓનો સાર એ છે કે ભગવાનનું નામ લેતા આવડે. એક સુકર સરળ છે કરવા, બીજી બાબત નામ સ્મરણમાં ભગવાનનું નામ સ્મરણ કરવા. સાર્વજનિન છે એટલે કે સાર્વજનિક છે એટલે કે બધા જ કરી શકે, કોઈ પ્રતિબંધ નહીં. ભણેલો કરી શકે ને અભણ પણ ભગવાનના નામનું સ્મરણ કરી શકે. ભાગવતનું પુરુષચરણ પારાયણ કરવું હોય તો ભણ્યા વગર થાય, ગીતાનું પુરુષચરણ, વિષ્ણુ સહસ્ર નામનું પુરુષચરણ, બીજા ગ્રંથોનું પુરુષચરણ, ભક્ત ચિંતામણીનું પુરુષચરણ, વચનામૃતનું પુરુષચરણ. ગ્રંથોનું કરવું હોય, કોઈ મંત્રોનું કરવું હોય તો ભણ્યા વગર થાય? નથી થતું. પણ નામ સ્મરણ કરવામાં ભણ્યો કે ન ભણ્યો કઈ મેળ નહીં, ભણેલાય કરી શકે અને કરે તો જ એની વિદ્યા સફળ. મહાપંડિત છે ચૈતન્ય મહાપ્રભુજી ગૌરાંગ, પણ છતાં એ હરે કૃષ્ણ સંકીર્તન કરતા કરતા એ બંગાળની ગલીઓમાં નીકળે. વિરોધીઓ પણ એમના શિષ્ય થઈને સંકીર્તનમાં લાગી જાય, એટલી નામની પરવા. આવ્યા હોય વિરોધ કરવા, આ સંકીર્તન અટકાવી દઈએ. પણ સંકીર્તનની એવી મસ્તીની હેલી હાલી આવતી હોય ને, તે આવ્યા હોય વિરોધ કરવા અને સાથે જ હરે કૃષ્ણ કરતા નાચવા માંડે અને ચરણમાં પડી જાય. મહાપંડિત છે પણ આખરે શું કરે છે? હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે. તો ભણેલા છે અને સામે નરસિંહ મહેતા સાવ અભણ છે. તો એ ભજન કરે છે, નામ સ્મરણ કરે છે. દામોદર ના ગુણ લારે ગાતા, અરે નારા કોઈ ના હોય દુખી હો રે, દામોદર ના ગુણ લારે ગાતા. અને છતાંય પહોંચે છે ક્યાં? એ જ્ઞાન નિરૂપણ કરે તો વિદ્વાનો ગોથા ખાઈ જાય, એના ઉપર પીએચડી ભણેલા કરે, ડબલ ગ્રેજ્યુએટ થયા પીએચડી કરે, ઓલો એક સ્કૂલ કોલેજમાં નહીં ગયેલો, અને તોય અર્થ પૂરા પકડાય કે ન પકડાય બોલ. એવું છે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, આખરે હેમનું હેમ હોય. શું વેદાંત ઉતારે છે નરસિંહ મહેતા! બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, આખો શુદ્ધાદ્વૈત ઉતાર્યો ભાગવતના અર્ક ગુજરાતી સરળ કીર્તનમાં. કીર્તાલ વગાડતા વગાડતા ઉતારે, ક્યાં પહોંચે? કેવળ નામ સ્મરણ કીર્તન કરતા કરતા. કબીર, કાગજ મસી છુઓ નહીં, ને પેન ને કાગળ ને અડ્યો નથી. કબીર જો રામ નામના પ્યાસી, અખંડ રામ જ તે એની કેટલી, એને નામનો પ્રેમ એટલો કબીરનો, એ તો અદ્ભુત. ભગવાનના નામનો પ્રેમ અદ્ભુત. એટલે ભણેલો કરી શકે, અભણ પણ કરી શકે. બીજું, ડાયો કરી શકે, ગાંડો કરી શકે. અમુક સાધનો તો ડાહ્યાથી જ થાય, બુદ્ધિ જોઈએ. અને ડાહ્યો એટલે વિઝડમ, વિઝડમ એટલે વિવેક, વિવેક એટલે આ સાચું ના ખોટું એવો વિવેક. એવો લોકનો લૌકિક વ્યવહાર હોય એ વિવેક તો ખરો જ, પણ ખાસ મહત્વનો એ કે આ સંસાર છે એ નાશવંત છે અને અસત્ય છે, પરમાત્મા સત્ય છે, શાશ્વત છે. દેહ છે એ નાશવંત છે, અસત્ય છે, દુઃખરૂપ છે, અને આત્મા છે એ પરમ સત્ય છે. અને અહમ બ્રહ્માસ્મિની જે સાધના કરે, હવે આ જ્ઞાન માર્ગ થયો, શંકરાચાર્યનો માર્ગ થયો. તો શંકરાચાર્ય ડાહ્યા છે, સત અસતનો વિવેક છે, આ જૂઠું છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આમ જેમ દૂધને પાણીને તેલને પાણી નોખા પડી જાય, ધૂળને કાંકરા કાંકરાને ઘઉં જુદા પડી જાય ને, એમ એવો જ એને વિવેક. ત્યારે તો આ જ્ઞાન માર્ગમાં પગલું મુકાય. વેદાંત શ્રવણનો ને એનો અધિકાર છે ને, ચાર વસ્તુની માગણી કરે ત્યારે તો વેદાંત શ્રવણ વેદાંતનો અભ્યાસ કરવાનો અધિકાર મળે. પહેલા વિવેક જોઈએ આત્માન અનાત્માનો, આ દેહ મિથ્યા છે, આત્મા સત્ય છે, ત્યારે તો અહમ બ્રહ્માસ્મિની વેદાંતની સાધના શ્રવણમાં પ્રવેશ મળે. બોલો, એવું એક ખાલી વિવેક નહીં, પૂરો વૈરાગ, બીજો, ત્રીજું ષટ સંપત્તિ, શ્રદ્ધા આદિ છ બાબતો સંપત્તિ જોઈએ, અને ચોથી પરમ મુમુક્ષા. ચાર વસ્તુ હોય ત્યારે તો આ વેદાંતની સાધનામાં અધિકાર મળે, એટલું તો ડાપણ જોઈએ. એટલે શંકરાચાર્ય સ્થિતિ છે, એ ડાયા છે, આવી સંપત્તિ છે તો એ અહમ બ્રહ્માસ્મિની સાધના કરે. પણ એવી ડાપણ બુદ્ધિ ન હોય તોય ભજન કરી શકે. એવા શંકરાચાર્ય છે એ પાછા એમ જ કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદ. અને સાવ ગાંડો હોય, સાવ ગાંડો, મેન્ટલી ડિસઓર્ડર થઈ ગયો હોય, હા હે કરીને આપણી સામે આવતો હોય, એ હરિભજી કરી. અને કેટલાય એવા ગાંડા હોય છે મને, આવ સાવ મેન્ટલી ગયા હોય, માનસિક રીતે સાવ ગયા હોય, સાવ ગાંડું હોય, પણ ભજન કરતા હોય. લ્યો, આપણે થોડા વર્ષ પહેલા એક મેમનગરમાં એક ભાઈ હતા, એમનો છોકરો હતો ભરત, 17-18 વર્ષનો, હાવ ગાંડું હતું, મારો માળા કીરે રાખે. લેટિન અમેરિકામાં એક ભગત હતો જુવાનીઓ, તો એ ગાંડું હતું, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે રાખે, ગાંડો કરી શકે છે. નહીતરી બીજા શું સાધન કરી એ બતાવો તમે, એને યજ્ઞમ બેસાડાય, આખું તપેલું ગીલું લઈને ઠપકારે, મોટો ભડકો થાય તો કે જગન કર્યો, એને કયું સાધન કરાવો તમે, તો ગાંડા શું કરે. આગ લાગી હતી તો એક જણો આવ્યો, તો આગની પરવા કર્યા વગર અંદર કૂદ્યો, અને ધીમે ધીમે એક એકને ઉપાડીને ચાર જણા બહાર કાઢી આવ્યો, તોય પોલીસે મારી મારીને તોડી નાખ્યો એને, કારણ કે એ ગાંડો હતો. પછી ખબર પડી ફાયર બ્રિગેડ વાળાને લઈ આવતો હતો. તો ગાંડો એટલે ઊંધું જ કરે, પણ ભજનમાં કઈ વાંધા, નામ સ્મરણ કરવામાં એ કરી શકે. લ્યો, અને કરનારા થયા છે, ઘણા થયા છે. અરે ભાઈ તમને શું વાત કરી, ગઈ સાલની જ વાત, આપણે આ ખંભાત ભાર્ગવભાઈની આવે છે ને, એ બ્રહ્મભટ્ટ છે, એ બ્રહ્મભટ્ટમાં એટલે એમની જ્ઞાતિમાં ખંભાતમાં 20-21 વર્ષનો છોકરો, પણ ગાંડા જેવું મંદબુદ્ધિ, એટલે પછી આમ ઓલું હોય નહીં મેન્ટલી, એટલે પછી લગ્ન તો થાય નહીં એમને મજો તો, પણ બસ એક આવડે શું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિરે આવે બેઠો હોય ને એવું થાય, કોઈ હાવણી પકડાવે તો વાળે ને પોતા કરે ને એવું કરે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે રાખે. લ્યો, ગાંડો છે, કાંઈ બીજો ડાપણ કે એવું તો કંઈ છે નહીં, બીજા કોઈ સાધનો થઈ શકે નહીં, એની પાસે અપેક્ષાએ શું રખાય, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, શું કરે, ના એ ભજન કરે બસ, અને કોઈ પકડાવે સામાણી તો સેવા કરે ને વાળે પોતા. તો ગઈ સાલની વાત, ઘરે આવ્યો એની બાને કે, બા મારે કાલે ધામમાં જવું છે, કાલે મારે ધામમાં જવું, દેહ મૂકીને મારે ધામમાં જવું છે, મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવવાના છે. હવે આ ગાંડાનું કોણ માને, એની માએ બહુ દાંત કાઢ્યા. હવે કે માં હું કાલે જવાનો બરાબર 9 વાગે કાલે, હવે જા કોઈને કહેતો નહીં, આ મને કીધું બરાબર છે, કેમ ન કહું, ના ના પણ કોઈને કહેતો નહીં, કોઈને વિશ્વાસ ના આવે ને કે ભાઈ 9 વાગ્યા કહે છે કાલે ધામમાં જવાનો છે, તો હું એમ થોડું કંઈ કંઈ બહાર ગામ જવું છે નીકળી જવાય છે. અને આનો વિશ્વાસ એ કોણ કરે, આ ગાંડાનો કોણ વિશ્વાસ કરે બોલ્યાનો, હશે એની બા કે બોલે રાખે, ઘણી વાર જે બોલતો બોલે રાખે. બીજા દિવસના 9 થયા, આ પછી મંદિરે ન ગયો તે દિવસે, બીજે દિવસે ઘરે બેઠો, ઢોલિયો ટાળીને બેઠો, હાથમાં માળા, સામેદાણી સામેદાણી કરે. 9 વાગ્યા, 9:15 થયા, 9:30 થયા, 9:45 થયા, 10 થયા, કોઈ લેવાનું આવ્યું. ત્યારે એની બાને યાદ આવ્યું રસોડામાં થાવી, લે કાંઈ નો કે કે કરતો, નન મહારાજ તેડવાના છે, નન મહારાજ સ્વામિનારાયણ ભગવાન તેડવાવાના. આ 10 વાગી ગયા, 9 વાગે જવાનું. ગયો, બોલાય નહીં, આબરું જાય. એવું નથી બા, આવ્યા હતા મહારાજ. લે સાવ ગાંડું, મહારાજ આવ્યા હતા. હા તો પછી મહારાજ મને કહે, આજે પૂનમ છે, તમે વાત સાંભળજો. આ ભગવાન સ્વામિનારાયણની જેવી તેવી વાત નથી. એ કે બા, મને કીધું મહારાજ કે આજે પૂનમ છે એટલે વડતાલમાં સેંકડો લોકો મારે દર્શને આવ્યા છે, એટલે મારે ત્યાં રહેવું પડશે, એટલે આજે હું ત્યાં રોકાયેલો છું. પણ વળતા 4 વાગે તને લેતો જઈશ. હવે એની માં કે બોલતો નહીં, હવે કોણ જાણ ક્યાંથી આવું બધું તું ગોઠવી પાડશ. બસ એની બા વળી કામમાં ચડી ગઈ કે આમ નમ જ થવાનું છે. પણ જેવા 4 વાગ્યા વડતાલમાંથી છીટ્યા સહજાનંદ સ્વામી, ઓ આવ્યા સીધા ખંભાત. અને પેલા છોકરાને દર્શન દીધા ગાંડું, અને એને બૂમ પાડી, બા હા ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ આવી ગયા, લે હું જાઉં છું, જય સ્વામિનારાયણ. અને વયો સાધન શું કર્યું સ્વામિનારાયણ, ડાયો પણ કરી શકે અને ગાંડો પણ, કેટલું સરળ. લ્યો અને યોગ્ય આમ નાક મળીને મરી જાય તો આ પ્રાપ્તિ ના થાય, ઉલટાને કઈ ગુંધે રસ્તે ચડી જાય. આવું રોકડું, એ રોકડું કલ્યાણ નામ સ્મરણથી થાય. એટલે ડાયો કરી શકે, ગાંડો કરી શકે, એ બાળકે કરી શકે અને યુવાનને વૃદ્ધ પણ કરી શકે. નહીંતર બાળક પાસે બીજું શું સાધનોની અપેક્ષા રાખી શકો? સાવ તમે આ નાનો છોકરો જો આવીને બેસી જાય, એની પાસે બીજી અપેક્ષા શું રાખે? વેદ શાસ્ત્ર ઉપનિષદ જ્ઞાન માર્ગ ને એમાં બધે સમજે. તમે આટલા મોટા છો તો શું વળી યોગ માર્ગ જ્ઞાન માર્ગ શું સમજો છો? કઈ તો વળી ઓલામાં ના પાડો છો તમે, વળી સમજીને બેઠા. કોકને એમ જ લાગ્યા કે આ બધા જાણે આ પામીને બેઠા છે. પણ બાળક શું બીજું સાધન કરી શકે? પણ તમે બાળમંડળ જોતા હો, ઘરે જોતા, મંદિરે જોતા, નાના બાળકો પણ ધૂન જમાવતા હોય છે અને એ લાગે મીઠી, આ તમારા ધોહરા જેવા હાથ કરતા એવી મીઠી ને એવા બાળકો બોલતા હોય છે બાળમંડળમાં ભજન કરતા નાના છોકરા ભજન. આ ધ્રુવ બાળક હતા ને, પ્રહલાદ બાળક નાના જ હતા પણ ભજન કર્યું, ભજનમાં ગાંડા થયા. ઓલા ગાંડા તો ભજન કરે પણ આ હકીકતમાં આમ જ એવું છું, આમ ગાંડા જ ભજન કરે, ડાહ્યા કોઈ કરે નહીં. ડાહ્યાને પૂછો એટલે કે નામમાં તે શું છે, એથી વળી શું મળે? તારું બાપનું માથું મળે. આવી આવી બધી વાતો કરે ડાહ્યા બધા હોય ને, ઘણા લોકો પછી આખી બધી વાત કરે ને છેલ્લે ભાંગરો વાટી નાખે. ચર્ચા કરતા હોય ભગવાનના ભક્ત કવિના પદની, એ માનો કે મીરાનું પદ હોય, રામ નામ પીવો રે મનવા, રામ નામ રસ પીવો રે મનવા, એ ચર્ચા કરતા કરતા પછી એમ જ છે લે કે રામ કોઈ વ્યક્તિ નહીં હૈ, એસે કોઈ બેઠા નહીં હૈ, તે ઉસકા કોઈ નામ નહીં હૈ, ઉસકા કોઈ રૂપ નહીં હૈ. રામ કા મતલબ હૈ તુમ્હારી આત્મા કા સ્મરણ કરના. કોઈ એસે નામ જપને કી જરૂરત નહીં હૈ, ઉસસે કોઈ ફાયદા ભી નહીં હોતા. આવું કહીને બધું ટાળી નાખે, દળી દળીને ઢાંકણી નાખે. પણ હવે પોતે પોતાને ડાયા માને એને પછી સમજાવાય કેમ? એટલે કોઈ ડાયા ભજે નહીં, બહુ ડાયા જે આ જેને આપણે બુદ્ધિવાળા કહીએ છીએ, બાકી પેલા એટલે મેં વિઝડમ શબ્દ વાપર્યો છે, એ ભજે. બાકી તો દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયાના ડાપણમાં જ માણસ દુઃખ પામે છે ને, કાંઈ ન હોય કૂદી પડે, હું જાણું છું, હું બધું જાણું છું, મરતો જાણતો જ. બાકી આમાં તો ગાંડા હોય એ જ સજે. ગાંડાની વણજાર જુઓ તમે ભાઈ, એને ગણતા ન આવે પાર. જુઓ તમે આ ગાંડાની વણજાર, ધ્રુવજી ગાંડા, ધ્રુવજી ગાંડા, નારદ ગાંડા, અને ગાંડા કયાધુકુમારજી. કયાધુકુમાર એટલે પ્રહલાદજી, આ બધા ગાંડા છે. એ જરી પછી નાના બાળકો છે. ધ્રુવજી 6 વર્ષનું બાળક છે, ભગવાનના નામનું સ્મરણ કરે છે. પ્રહલાદજી પણ નારાયણ નારાયણ ભજન કરે છે. એટલે બાળક પણ કરી શકે, યુવાન પણ કરી શકે, વૃદ્ધ પણ કરી શકે, બીજા સાધનો નહીતર બાળક ન કરી શકે. બાળ મજૂરી ઉપર પ્રતિબંધ આવી શકે, પણ બાળ ભજન ઉપર ક્યારે પ્રતિબંધ આવી શકતો નથી. અરે ભાઈ, પુરુષ પણ કરી શકે અને સ્ત્રી પણ ભજન, નામ સ્મરણ ભગવાનનું કરી શકે. એક એક બાબત બહુ વિચારજો. આપણે એટલે મહિમા સમજીએ છીએ કે આટલું બધું સરળ કરી દીધું, એક બાજુથી તમને ક્યાંય તકલીફ નથી પડે, અને છતાંય ભજન ન થાય તો વાંક કોનો. તો રાતે ઊંઘ ઉડી જાય ને તો એક બે માળા કરી લેવી, ભલે આમ હાથમાં માળા ન, ઘણા રાખતા હોય ઓશિકા પાસે જ માળા રાખતા હોય. હા રાખતા હોય, પણ ઘણા એટલા માટે રાખતા હોય, સ્વપ્ન ખરાબ આવતા હોય. પણ માળા પકડો કે ન પકડો, પણ આમ ઊંઘ ઉડે તોય ભગવાનનું સ્મરણ કરી લેવું. રાતે આપણને ઊંઘ ઉડાડી રાતમાં રાતમાં ગુજરી ગયા હોય તો આ કેસ કઈ કોર્ટમાં મૂકવો બોલો, કે તે મને રાતે માર્યો જ કેમ, કઈ ચાલે? જાગ્યા તો 5 નંબરમાં ભગવાનના નામ લઈએ, શ્રીજી મહારાજ પડ્યા છે, એ નિરાતે પાછું દર્શન કરતા કરતા પાછા આપણે ગોલું પાકી જાય, તેમાં કોઈ વાંધો નહીં. ટેવ પાડ ભજનજી મૂડી નહીં. કોઈ આવીને ખિસ્સામાં ગપ દઈને આપણને 500 રૂપિયા નોટ નાખી દે, કેવું મોઢું આમ ફૂલીને ગલગોટા જેવું થઈ જાય, એમ આપણને એક નામ લેવાય ને તો આમ એમ થઈ જાય, વાહ રે વાહ, આટલું નામ ક્યાંથી, ક્યાં અનંત કોટી બ્રહ્માંડનો ધણી, અને આપણે ક્યાં અંધારિયા ખંડમાં પીડ્યા છીએ, અને આપણે એને અહીં બેઠા બેઠા અડધી રાતે યાદ કરીએ છીએ. ઓછા કઈ ભાગ છે એ રાજાધીરાજ છે, એ તો અત્યારે લેર કરતા છે અનંત કોટી મુક્તો સાથે, પણ છતાંય આપણે અહીં બેઠા બેઠા એને યાદ કરીએ છીએ. આ કઈ ઓછા ભાગ નથી. ભલે આમાં જપ ન કરે, પણ અહીંથી બોલાય છે, મંત્ર સંભળાય છે, એ કઈ ઓછા ભાગ્ય નથી. એટલે પુરુષ પણ લઈ શકે અને સ્ત્રી પણ નામ સ્મરણ કરી શકે. નહીં તો સ્ત્રીઓ તો હવે જો એનો પુરુષ એટલે પતિ એ સાથે હોય તો યજ્ઞમાં બેસાય, સાથે હોય તો યાત્રાએ જવાય, સાથે હોય તો અમુક પૂજન દર્શન બધે જવાય, કથામાં જવાય, સત્સંગમાં જવાય, બાકી તો સ્વતંત્ર બધું કઈ કરી શકે નહીં ને. એની શારીરિક પ્રકૃતિ છે, તકલીફો ઘણી હોય, ડર પણ હોય, પણ એ જ્યાં હોય ત્યાં રસોઈ કામ કરતા કરતા નામ સ્મરણ કરી શકે, રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એમ કરી શકે. બહેનો પણ કરી શકે, સરળ, કેટલું સરળ. અને ભાઈ, બ્રાહ્મણ પણ કરી શકે અને શુદ્ર પણ કરી શકે. અંત્ય જ અસ્પૃશ્ય જેને ગણતા હોય લોકો, એ ભજન કરી શકે. નહીં તો શુદ્ર છે, અસ્પૃશ્ય જેને ગણીએ છે, ગણે છે લોકો, એ યજ્ઞમાં બેસી શકે? મંદિરમાં દર્શન નથી અવાતું, પૂજા અર્ચનામાં ભાગ ન લઈ શકતા હોય, કોઈ ગ્રંથોનો ક્યારે સ્પર્શ કર્યો ન હોય, સાધુ સંતોની સેવા કે ચરણ ચંપી કરવાનો કાતે એ તો કે લાભ મળતો નથી, એવા શુદ્ર શું ભજન કરે, બીજા સાધનો કરે, એની પાસે બીજી પવિત્રતા અપેક્ષાએ શું રખાય? મળદાઓ ચૂથવાના ધંધાઓ આ છે બધું, તો છતાંય એ ભજન કરી શકે, રામ રામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી શકે. શબરીની પૂર્વ કથા, પૂર્વજન્મની એવી છે, એ મહારાણી હતા,